અને આપણા જે સૈદા છે, સૈદા સૈદા, તો એ દાદા ના મહેશ યોગી. એટલે મહેશ યોગી વિશે શું આગળ વધ્યા લોકો હેલ્પ થાય એટલે પૈસા ખોવાનો ધંધો છે, કમાવાનો તો બિઝનેસ તો કરવાની છૂટ છે બધાને. શું જો વૈજ્ઞાનિક હોય તો આપડે જોવું પડે. Since he has acquired knowledge, be appropriate for him to pass on even a few things to a choice few. If he thinks that someone deserves, you know, could he bestow some of his knowledge? Mm-hmm. Yeah. Yeah. Like a little pass on or sharing with someone. Yeah, that's what he's doing. કે તમને યોગ્ય લાગે એને તમે તમારું જ્ઞાન આપો છો, એને પહોંચાડો છો, તમે તમારી પાસે તમને યોગ્ય લાગે એવી વ્યક્તિને તમે તમારી પાસે જે જ્ઞાન છે એને એને આપો છો, એને પાસન કરો છો. મને યોગ્ય કોણ લાગે છે કે મને ભેગો થયો, મને અથડાયો એને હું અધિકારી કહું છું. લોકો તમે અધિકારી જોતા નથી, અધિકારી મને ભેગો કયા કયા આધારિત થયો, હું બોલાવા જતો નથી, કાગળ લખતો નથી, પેપર માલતો નથી, કયા કાયદા ભેગો થયો મારે, એ કાયદા થી અધિકારી. શું કહે કાયદા થી હું કાગળ લખું બોલાવું છું, મીનિંગ કુદરતી સહયોગ થવા જોઈએ, મારી પાસે કુદરતી સહયોગ છે એટલે અધિકારી જ માન. પછી જેને ના આવડતું એક આવડતું માર્ગે છે, આવડે નહીં જરૂર નથી, ભગવાને ક્યારે આવડે ભગવાન ખોટે જ નથી. ચોપડા વાંચેલ હોય, ચોપડા ના વાંચેલ હોય, આ બધા શાસ્ત્રો છે ને તે ચાર અણી જ છે, તે એમાં આવેલું છે, બાકી બાર અણી તો બાર અણી તો શબ્દ જ નથી તે આગળ, સમજ ને, એટલે શબ્દ બધું અમે જોઈએ બાર અણી શું છે. એટલે ચાર વેદના અમે ઉપરી કરીએ, ચાર વેદના બોલે ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, નેતિ નેતિ નેતિ, તો અમે કહીએ ધીસ ઇઝ ધેટ. બધું અમે હેડ આપીએ, હાથમાં આપી દઈએ, અને એ નેતિ નેતિ કર્યા કરે, ચાર વેદ ભણી રહી એટલે નીકળીશું ત્યાં નેતિ. Let's talk of the Supreme Triad. મુદ્રાની પાસે પડે તો મુદ્રા શું મોટો દયાળુ, બિલાડી વાંચી મારી, આ હિન્દુ દયાળુ, અને પાછો કે મેં ઉંદર બચાવ્યો, તમારા કાકા ને બચાવ્યા હતા ને તારા ને મને હિન્દુ ને બચાવ્યો, બિલાડી ને જે હોંચી મારી ને એનું પરિણામ શું આવી જોડો છો, એનો પગ તૂટી ગયો બિચારી નો, ત્યારે બે બચ્યા છે ભૂખ્યા મર્યા, એ પરિણામ ના સમજવું જ પડે. તમને શું રાઈટ છે આ બધું, કઈ જગી લાયા છે બિલાડીઓ મારવાનું? તમને કઈ રાઈટ નહીં, બિલાડી જો ઉંદર ખાતી જ હોય, જે જાનવર હોય ખાઈ જતી હોય બિલાડી, તો એની પાસે છછુંદર મૂકો છે ભૂખી હોય તો, એ તો જેનો જે ખોરાક છે એ ખાય છે, એમાં તમે શું કયા હાથ કાઢો છો તમને, તે હા ઉંદર ની પર દયા કરે અને બિલાડી પર નિર્દયતા કરે, બિલાડી પર નિર્દયતા કહેવાય કે દયા કહેવાય, કેમ વાઘ ને બચાવવા નહીં જતો, તો આગળ આપડો હરણો ને વાઘ મારવા આવે, હરણો ને કેમ બચાવવા જતો નથી, તો વાઘ ને બચાવવા જાય, હરણો ને બચાવવા જાય ને, તે વાઘ ને મારી પાસે કાઢીએ તારે ખરા. રમતા નાગવા મોટા અહંકારીઓ બધા મેં બતાવ્યો બતાવ્યો સાચી વાત. ગાયો બતાવ્યા. તમે ચમત્કાર કરો છો ના બાઈ થોટ પરહેપ્સ યુ કુડ બી વોકિંગ ઓન ધ સીલિંગ. મને એમ લાગ્યું કે તમે સીલિંગ ઉપર ચાલી શકો. ના ના એ બધું અમે કરી શકીએ, પણ ચમત્કાર નથી. શું કહ્યું? ચમત્કાર નથી એવી, એ બધું જ્ઞાન જ છે. એ તો બધું તમે શીખી જાઓ. ચમત્કાર કોનું નામ કે પોતે જે કરે એવું બીજો કોઈ કરી શકે નહીં, એનું નામ ચમત્કાર. બીજો કરી શકે એમ એ તો નકલ જ છે, તું જાણતો નતો એટલે શીખ્યો. જે જ્ઞાન જાણતો નતો એ જ્ઞાન જાણ્યું, એથી એ ચમત્કાર કહેવાય ને. સમજણ ને. મને એક માણસ હું ત્રીસ વર્ષ નતો, ત્યારે એક માણસ મને કે ચમત્કાર કરી ગયો છે, બતકારી બતાવશો તે દાર તો જાય આવું કરું, ગમત કરું. હા ચમત્કાર કરું. મને કે શું કરો? કાગળની કડીમાં તેલ દેડી અને સ્ટવ ઉપર હડતા ઉપર મૂકીએ. કહ્યું અના મુકાય કે બળી જાય. ચમત્કાર કરીએ તો પેલા કે છે 100 રૂપિયા ઇનામ. પાછો હરીફે પાછે છઠ્ઠે ચડ્યો. આ છઠ્ઠો ચડવાનું ન હોય, આ જ્ઞાન છઠ્ઠો નું નહીં. અહીં તો આપડા 10-15 જણ છે, 5-10 રૂપિયા નો નાસ્તો મંગાવો તે આપડે આ જાફત ઉડાડીએ. તમારે જાફત કે છે ને? જાફત જાફત ઉડાડીએ. સિગરેટ મંગાવો, ચા મંગાવો, પછી છે ત્યાં સૌ મગાવી ધમ ધોકા ઉપર જે કઢી મૂકી તે પેલા ભડક્યા, પણ તે પેલા કઢી મૂકતા પેલા મેં આમ આમ કરી નાખેલું. એટલે પેલા સમજી ગયા મંત્ર માર્યા. અને પછી કઢાઈ પર તેલ મૂક્યા પછી થોડોક આટલો લોટ બાંધેલો હતો, તે એકેક ભજ્યું બનાવીને ખવડાવવાની શરત હતી મારી. તેને એકેક ભજ્યું એ લોકો ખવડાવ્યું, કાચું રાખ્યું નતું. કાગાની કઢીની ભજીયા બનાવીને આપ્યો. લોકો ચમત્કાર કે મને ભજીયા યાદ આવી ગયા. મને આજે ભજીયા યાદ આવી ગયા. ચમત્કાર કે લોકો આપડા લોક ને શું અમને આ અમને શું ચમત્કાર કહેવાય? આ લોકો તો ધૂળુડા ને તો 2 વર્ષોમાં ઉભા રહે. બરાબર. એટલે અમને સમજણ નથી શું ક્યાં આગળ ઉભું હોય, ક્યાં લઈ આવ્યો બરોબર, ક્યાં ટાઈમ બગાડે ધૂળ ઉડાડે ને. તમે કાગા ની કરી આવો તમે? આઈ નો નથિંગ. હું કશું જ જાણતો નથી. હવે શું જોવાનું? આ વિજ્ઞાન છે. આ ખેતુક તો વિજ્ઞાન ના ગણો ને તેમ લઈને બધું ચમત્કાર. વિજ્ઞાન પેલો વિજ્ઞાન જોઈ જાય ને અને તમે જાણતા ના હોય એટલે તમને નવી જવાબ દેખાય. એટલે એ તો એક ચમત્કારી હતો ને. આવો ચમત્કાર કરનારો તે અમારો ફોલોઅર્સ હતો. તેને મેં કહ્યું કે તું ચમત્કાર કરી બતાવ્યા, હું માનતો નથી, પણ મારે જાણવું છે કે તમે શું કરો છો કળા. હું તો માનું નહીં ગાંઠું નહીં. ભગવાન ના ભગવાન ઉપરથી સૂર્યનારાયણ લઈને આવતા એવું કોઈ ભગવાન કહું કે તમારે શા નહીં ભૂખ હતી? ત્યાં સૂર્યનારાયણ ખજિયારાયણની જગ્યાએ હતી. ભૂખવાળો કઈ પણ જોઈતું હોય, ભિખારો મુ હોય તે ખજેડે, માન જોઈતું હોય, સ્ત્રી હોય જેને ના જોઈએ તેને કશું ખજેડે જ બોલા. તમે સમજાઈ ગયું ને? ચમત્કાર કોણ કરે? ભિખારા મુ કરે. હવે ડિફોલ્ટર કેવા જોઈએ? ચડાવો છો. હવે અમારે તો શું થાય છે કે અમારે તો તમે પૂછાવ જાવ મુંબઈમાં તો કે દાદા બહુ ચમત્કાર કર્યા કે એવું કેતો. અને કેવા હિંમતભાઈ ઝવેરી જેવા મોટા લેખક છે. જે કોઈ દાડો આમ થબકો ના પડે કે કોઈ દાડો ચમત્કાર માને નહી, તે કે દાદા તમે ચમત્કાર, તમારા જેવા ચમત્કાર દુનિયામાં કોઈ કરનારો નથી, હું કોઈ ચમત્કાર છે નહી. ખોટી વાત છે, હું કહીશ તો બધા લોકો ધારી પડશે કે આ એ કરતા અમે કરીએ કે છે. એટલે ચમત્કારની વ્યાખ્યા મેં કરી નાખી કે ચમત્કાર એનું નામ કહેવાય કે જે બીજો કોઈ પણ માણસ કરી ના શકે. શું કહ્યું? એટલે પેલા ચમત્કાર વાળા શું મેં કહ્યું, મેં કરી બતાયા. ચમત્કાર વાળા એક સિક્કો આપ્યો પેલા ભાઈ ને અમારે, લે કે ચાલ પકડી, એ આમ પકડી રાખ્યો. ચમત્કાર વાળા શું કર્યું, આમ દિવાળી હરગાઈ ને આમ ધરી, આમ એક વખત કરી પછી ફરી હરગાઈ ને ફરી આમ ધરી. હા, એટલે આ બધા પેલા ચિક્કો ગરમ ગરમ ગરમ થઈ ગયો, પેલા પકડાયો ને નીચે પડી ગયો. એટલે પેલા મેં પેલા કેમ લે ચિક્કો છોડી દીધો, કે બહુ ગરમ થઈ ગયો છે, જરા તો અડાતું નથી. મેં પેલા કહ્યું, મેં પેલા શું તે ચબત્કાર કર્યું બોલ્યો, ત્યાં દિવાળી દરવાથી કઈ ગરમ થાય નહીં, બરાબર ને? ત્યાં શું ચબત્કાર કર્યો એ મને કહે, ત્યાં કે સિક્કા ઉપર મેં દવા ચૂપડી હતી, તે અમુક ટાઈમ થાય એટલે ખુબ ગરમ થઈ જાય. બધું આવું ને આવું, આ મૂર્ખો ને બનાવનાર, આ પુરુષ ને બનાવનારા ધંધા ફોર્સ બનાવે છે લોકો. શું કહ્યું? તમારે થોડા ભેગા થયેલા ગાવા ફોર્સ બનાવનારા ભેગા થયેલા? એ લોકો દૂર જ રહેતો, દૂર ના રહીએ પોઈન્ટ ફોર્સ એને બનાવીએ. તમે ચમત્કાર કરો છો મને બહુ ગમ્યું, પણ આપ સંદાસ દઈ શકો છો કઈ? આપ સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ છે આપનામાં કે સંદાસ જવાની શક્તિ નથી, એ પહેલો કહો કઈ? આ વર્લ્ડ માં કોઈ માણસ જન્મ્યો નથી જેને સંદાસ જવાની સ્વતંત્ર શક્તિ હોય. અમેરિકાના ડાક્ટરો ભેગા કરી કહ્યું ને તો ઊંચાની સાથે ખબર પડશે, શક્તિ ને ચોણા ચમત્કાર કરશે, સંદાસ તો આવડતું નથી ને, સમજો ને? એ ચમત્કાર કેવું સંદાસ શક્તિ કહેવાય કે ના કહેવાય? કિંમત નહી કહેવાય, કહેવાય જરૂર કહેવાય. હા, હિંમત રાખો, હિંમતે મજાક બધા પૂજા થઈ જાય પછી આવી અમારે, બરાબર ને? ચલો, મૂર્ખ બનાવે. એક સાથે સિલોન વાળા એ બિચારે લખ્યું હતું કાગળ માં, ત્યાં હિન્દુસ્તાન માં કોઈ પણ માણસ ચમત્કાર કરી બધા તેને 1,00,000 રૂપિયા એના વખતે બધા કોઈ ભાવ આવ્યો નહી, સબ ચલે ગયા. કારણ કે આપણું જતી ને એમને તો ઘડિયાળો કાઢે, બીજું કરે તમે ઘડિયાળ કાઢે, તમે શું થઈ જાવ, તમે હાજર થઈ જાવ? ઘડિયાળ તમને કાઢી કાઢે કોમન છે, મેં આ બધું જોયું છે, મારા માટે આ વસ્તુ કોમન છે, મેં આ બધું જોયું છે. જોઈ પડશે આમ, આમ તો થાય ને કે ઘડિયાળ કેવી રીતે કાઢ્યું, એનો કોડ ના પડે ને તમે? કે જે મેં એનો અનુભવ કરેલો છે. હા, તે સાચી વાત છે, ઘડિયાળ કાઢ્યા છે ખરેખર. એ ચમત્કાર કરે છે, ચમત્કાર કયો ભાવ ત્યારે છે? એટલે આ લોકો છે અને જે આવો જાહેર માં નથી આવતા એમ. મારું કેવું ઘડિયાળ કાઢતો હોય ને તો આપડે કઈ અનાજ લાય દેશ માં ગાય, સંદાસ જવાની શક્તિ નહીં, બધો ઘડિયાળ કાઢવા નીકળ્યા. શું કહ્યું? એ તો ઘડિયાળ એક હપ્તે નીકળે છે, પેલો એક કાયદો એવો છે કે કોઈને દેવ ની સાધના કરી હોય તો એ દેવ છે તે જપાર મતલાઈ તો આપે છે, તો ઓછું થાય પણ કંપનીમાં. એમાં શું ચમત્કાર કર્યો કહેવાય? No, that is just a broad terminology, you know. Like I have seen fakirs showing stones, you know, out of their hand, they can just give you a stone. And I mean, I'm a fakir, jo hai se atma, you mean stones, that is jewelry. Yeah, natural stone, precious stone, they'll have. Kimti stones, bada atma thi kaade. Atma thi kaade. Kyun hai? Chamakta bada patra aave ne bada. મૂર્ખ બનાવવાના બધા લોકો ને પોલીસ બનાયા, શું કહ્યું, ઉલ્લુ બનાયા, ઉલ્લુ ને. અને જો ભણે લઈને ચમત્કાર કહેતા પછી દુનિયા રહી જ કયો પછી. ચમત્કાર માણસ કેવી કરી શકે એનામાં? શું કેપેસિટી છે માણસનામાં? સંડા થવાની શક્તિ નથી. કોઈ માણસ આ દુનિયામાં જન્મ્યો નથી જેને સંડા થવાની શક્તિ હતી. કૃષ્ણ ભગવાન નથી, મહાવીરને નથી, મને નથી, સંડા થવાની શક્તિ નથી. સ્વતંત્ર ચમત્કાર સિદ્ધ કરી શકે. જે છે તે જાણતો નથી એ આ વિજ્ઞાન ને જાણતો નથી. એ વિજ્ઞાન ઓપન કરે એટલે બધું ના જાણનારા ને પણ મોટો ચમત્કાર કહેવાય. બસ એટલું જ છે. ચમત્કાર કરનારા તો હા કહી દઉં ને કઈ અનાજ લાવવા આવું નહીં જોઈતો. કંકુ માર શું કરવું છે? રાખોડી શું કરી છે? ઘડિયાળ માર શું કરવાનું? મારી પાસે લાવો એક એના સંડા સૌ ખાઈ થાય દેવડો તો તો. અને મને કે હું ચકલી તને ભરાય ને તું ચકલી બનાવતા પેલા તારું ઠેકાણો નહીં ભાઈ. ચકલી બનાવનારી આઈ મોટી ગઈ તો ફફડા હોઉં હા કે કૃષ્ણભાઈ શું કરે? ફફડા હોઉં પણ એ તો અહંકાર થી ફફડાવ છે. નિરહંકાર બોલે છે. કોણ બોલે છે? આ નિરહંકાર હોય તે આપડે કઈ બોલે છે? ભાઈ એ પ્રશ્નીભૂત થઈ જશે. શું કહ્યું? એક અક્ષર ના બોલાય. એ તો અહંકાર થી બોલે છે. બોલે છે એની પાસે શું બીજું હોય? અંદાજ જવાની શક્તિ નહીં. મારા નહીં તારમ કઈ થયા એમાં. બરાબર સાચી તમને ગમે નહીં આ વાત નહીં. થોડી માડી વાત જોઈએ ના ગમી બધી વાતો દાદા ના પણ તેલ ચોપડી લઈ જોઈએ ને થોડી ચમત્કાર થાય જેવું કહ્યું હતું તો બહુ સારું લાગે. I have crossed that level. દુનિયાને કરેક્ટ કરો. એ કહે છે કે એ આ વાત આ લેવલની ઉપર હું ગયેલો છું. આ ચમત્કારની વાત છે. ચમત્કારની લેવલ સુધી હું નથી રહ્યો, એનાથી હું ઉપર ગયો છું. ચમત્કાર આ જીવડામાં બફાઈ જાય લાલચુ લોક મને કોણ મને જેને કઈ લાલચ લાલચ ના હોય શું કામ મને? સૂર્યનારાયણ લાવ્યો શા હારું લાવ્યો? વિદ્યાર્થી બધી જાતની છે. વિદ્યાઓ કઈ નથી એવું નથી. બાબાજી નો હિન્દુઇઝમ વાયર સો મેની ડિનોમિનેશન્સ વિથ ઇન હિન્દુઇઝમ એઝ વન જનરલ રિલિજન વાયર ધેર સો મેની ડિટીઝ. એમ પૂછે છે કે આ હિન્દુ એક ધર્મ છે, તેમાં આટલા બધા જુદા જુદા સંપ્રદાયો, ભગલાઓ, પંથો કેમ છે? એ તો હોય જેટલું ડેવલપમેન્ટ પ્રમાણે એટલું પંથો વધારે હોય. જેટલું ડેવલપમેન્ટ હોય ને એટલા પંથો વધારે. ઇટ ડિપેન્ડ અપોન ડેવલપમેન્ટ. અને એક પંથમાં છે તે હજારો પંથ. દરેક માણસનો પંથ જુદો જ હોય. દરેકનો જુદો હોય. દરેક માણસનો પંથ જુદો જ હોય. એ તો બધા ભેગા થઈને બે તે વન લેયર કહેવાય. શું? અને કેટલા લેયર છે મનુષ્યને તે જાણો છો? આ જગત ના મનુષ્ય ના લેયર કેટલા છે? આવા લાખો કે છે, કરોડો, મિલિયન. 14 લાખ લેયર છે. 14 લાખ લેયર છે. એટલા જ ધર્મ છે. બરાબર આ જેટલા લેયર છે ને એટલા ધર્મ. માણસ વધુ ડેવલપ થાય એટલે વધુ માન્યતા આવી હોય ને. શું કહે? પુનર્જન્મ સમજે એટલે બધું માન્યતા બધી બદલી જાય. હું જેમ સમજ્યા પછી બધું વધારે પડતું કોન્ફ્લિક્ટ થાય. હું જેમ ના સમજ્યો એ તો હજી ઓછા ભરે, થોડા મર્યાદા મળે. શું આ ક્રિશ્ચનો બે ચાર પાંચ ભાગલા હોય, શું કારણ એ પુનર્જન્મ સમજ્યા જ નથી ને. પછી ઇસ્લામ એ પુનર્જન્મ સમજ્યો નથી. અરે આમ બોલે છે શું ભાષા પૂરી, તકદીર ઓ તકદીર. શું બોલવી સાહેબ, એ સાહેબ તકદીર ક્યાં હૈ ઓર તકદીર ક્યાં હૈ કહા સે આયે. સમજવું પડશે ને, ગપ્પો ચાલશે. તકદીર શું એ કોણ? તકદીર ઇઝ ફેટ, ડેસ્ટિની. ફેટ ડેસ્ટિની, તકદીર એ ફેટ ડેસ્ટિની. ફેટ છે ભાગ્ય, ભાગ્ય તકદીર એટલે નસીબ. નસીબ એટલે નસીબ તો હોય નહીં, નસીબ તો પૂર્વ, નસીબ એટલે પહેલાની પહેલાની સિલક. નસીબ એટલે પહેલાની સિલક, અને સમજ ભાઈ ને, અને તદબીર એટલે આજને આજની કમાણી. આમ ભાષા પૂર્ણ છે અને પેલી બધોરી છે. શું કહ્યું? અને અંગ્રેજોની લકી અનલકી એટલે બોલ છે ને, આ તું અનલકી બોલું છું. શું થાય પણ કોઈ કાયદો છે? લકી અનલકી બોલવાનો તને અધિકાર છે. પુનર્જન્મ એટલે પછી મુસ્લિમમાં મોટા મોટા સંતો આવે છે. પુનર્જન્મ છે પ્રૂફ આપી છે, સાયન્ટિફિકલી પ્રૂફ આપો એટલે જરા આપીએ છીએ તારે. એક કલેક્ટર સાહેબ હતા મુસ્લિમ, ઉસ્માનભાઈ રત્નાગીરીમાં. મને કહે છે આપની ઉપર મને બહુ ભાવ આવે છે, હું આપને દેખું છું. આપ કોઈ તમને આપ સમજાવો કે આપ શું શું પદ પર છો કે છે, તમને શું લાગે છે કે મોટો ભાર મોટી લાગે કે છે? બરાબર છે. એથી કઈ બીજું છે તમને અંદર મોચાળા વાળા ઉભા થાય, શું થાય? થાય કે ના થાય? મોટે ભરેલા ભાઈ બોલ, ભરેલા પણ કારણ કે અત્યારે માથેલું એ સાયકલ ઇફેક્ટ હોય કે ના હોય? તમારે કુદા માં ના લખી છે એ માં ખુદા રૂપે હોય શકે નહી, તદ્દન સાથે લખી દે. એ સાચું કેવી રીતે? તમને તમે આ પહોંચે એટલે અમને બહુ સરસ લાગે છે, મારું હૃદય સરસ કે છે. પણ સાચું કેવી રીતે? જો તમે આમ છો તો મારા તમે ખુદા રૂપે કેમ થયા કે છે? મારા ધલ્લા રૂપે ના ભાઈ, મારા ખુદા રૂપે કોઈ છે. શું કહું? તેમ છતાંય તમારામાં ખુદા થવું મુશ્કેલ છે. શું કહ્યું? કે છે શું કારણ? તમારે બધું કારણ ના લખ્યું માણસ ખુદા રૂપે કોઈ શકે નહીં. એ બરોબર લખ્યું, લખ્યું હોત કે માણસ ખુદા થાય છે તો આ ભૂતો ભૂતો મારી ઠોકીને ખુદા થઈ ચડી બેઠા હોત. એના બાદશાહ હોય ગુદા થઈ બેઠા હોય માય ઠોકી ગુદા થવાનું તેને આવડે શું આવડે માય ઠોકી રમખાણી વૃત્તિ એવી રમખાણી અને અમારા માર થઈને ગુદા થવાય છે એમને ગુદા નહીં છે ને માય માય ફેર કરીને કહેતો હોય ખુદા બે તારી ખુદ ને જાણે એ ખુદા ખુદ ને જાણે અને ખુદ માં જ રહે છે પછી મુકામ છે ભાઈ ખુદ માં તમને સમજાય તો શીખાય પછી દાદા તમારું ખોટું પાછું આવશે તું લઈ લઈ શું મારે એવું નથી કારણ કે હું દુઃખ દુઃખ આપવા માટે નથી હું તો સાચી વાત તમે જાણવા માંગતો હોય તો હું કહું ના કહું તો હું ના કહું મને કહ્યું આમાં કહે મને અહંકાર મારો હોય નહીં અહંકાર મારો ખલાસ થઈ ગયો શું કહ્યું હા અહંકાર નથી બોલતો આ તો ત્યાં બે કરે શું બોલે તમે કંટાળો આવ્યો થોડો ઘણો નહીં કલેક્ટર હોય પણ કલેક્ટર નું બધા નિરુબેન આપો ખુદારાય જન્મ પેલા મુસ્લિમ હતા જે ક્રાઇસ્ટના જન્મ પૂર્વે ક્રિશ્ચન હતા જે યશોના જન્મ પૂર્વે પારસી હતા મને કહે છે આપ તો અમારે તો કહે છે એ કરવા આવશો કે છે અમે તો ક્રાઇસ્ટ અમે ક્રિશ્ચિયન જ છીએ તમારા ક્રાઇસ્ટ ના જન્મ પેલો નો ક્રિશ્ચિયન શું કહ્યું શું કહ્યું ક્રાઇસ્ટ ના જન્મ પેલો ક્રિશ્ચિયન વગર ક્રિશ્ચિયન કઈ ક્રાઇસ્ટ રહ્યા હતા એ બધી અમે સમજણ પાડી તરફ ક્રિશ્ચિયન એટલે શું આટલા ગુણધારો આ તો ગુણવારો પુરુષ હોય તેને ક્રિશ્ચિયન કહેવાય શું કહ્યું મુસ્લિમ કોને કહેવાય ખરો મુસ્લિમ મુસ્લિમ બિરાદર કોને કહેવાય કોને કહેવાય આઈ ડોન્ટ નો કોને કહેવાય આટલો ગુણવાન હોય એટલો ગુણવાન પડે ને સગી બેન ને પરણે નહીં બીજાને છે તે કોક ને મારતો હોય તેને મારતા રહે છે તે ગરીબ નો ઉપરાણું લે બીજા જે બધા કુરાન લખ્યા છે ને બધા ગુણો હોય ના ભાઈ કે સગી બેન ને હું પડે સગી બેન નહીં કાકા ને છોડી પડે કેટલા કાયદા હશે કે નઈ ચાર સ્ત્રીઓ કરે હા ચાર સ્ત્રીઓ નોટ નેસેસરીબલ મેક્સિમમ નો નો ધે આર વેરી સ્ટ્રિક્ટ લોસ ધે આર વેરી રિજિડ લોસ ટુ વિચાર ને એટલે કે જરૂરી નહીં કે ચાર જ ચાર કરે એમ સારા હોય તો ચાર કરે બહાર અવરું ના જોઈ સાચા પૂછો તો હિન્દુ હશે તો અવરું જુએ છે એક જ કરે એટલે અમને ભણ્યું છે તેર કર કઈ જાતના લોકો લાગ્યા એને કહેતા મિયા બી જેવા થાવ ને શું કે ચાર ચાર કર પડી એ જોવા નહીં બીજી સસ્તી નહીં બોલાવવા તો કેવું બંધારણ સરસ છે તને ના ગમે એ બંધારણ ત્યાં જ ગમે ને એને ત્યાં ધણી ચાર લઈ આવ શું થાય કસાય ની સારી વાત કરીશ ચાર એમ કરી ખોટું કહીશ જો તને શક્તિ હોય ચાર પણ પણ એમ બધી બાર ના લગાવી એકની જ રાખવાની શક્તિ નહી હોય ત્યાં ક્યાં ચાર ને રાખી દાદા એકની જ રાખવાની શક્તિ નહી હોય તો ચાર ની ક્યાં વાત કરો ના પેલા ની તો પેલા લખેલું જયારે લખેલું ને એના શક્તિ હતી લોકો નામ શું કહ્યું હે હા લોક ગેરલાભ લે છે પેલા તો કેવા આખી રાત તમે ઉભો રાખો કહે ને આદત પડી ગઈ છે. જમાના અનુસરીને હતું ને, જમાના અનુસરીને કુરાન જમાના કામ ના રાખે. અત્યારે એક બીબી લાવી મુશ્કેલ પડી જાય, એટલે પાલે બહુ મુશ્કેલ પડી જાય. બીબી ખાઈ જાય ઉઠી પેલા ત્યારથી. પણ આ બંધારણ સારું લખ્યું કે દ્રષ્ટિ ના બગાડી, મન બગડે તો ફરી પહેરજે. Give us the last message. છેલ્લો કઈ સંદેશ આપો. છેલ્લો કઈ સંદેશ આપો મને. બધાને, નોટ મી. એટલે બધાને. ઓલ ઓફ અસ. છેલ્લો તમારે કઈ આશીર્વાદ જોઈએ અમારે દાદા. કે દાદા કઈક એવું કરો કઈ કે લોકોનો કઈક શાંતિ થઈ જાય, વધી જાય, એવું કઈ આશીર્વાદ આપો. એટલે આ વર્ષ પોતે વર્ષે ફરું છું. નહીં તો મારે મારો સુખનો પાર નથી. પણ આ બધા સુખ્યા કેમ થાય? Pray for, you know, universal peace and brotherhood. Okay. Universal. Vishwani shanti ne mate prarthna karo. Vishwani shanti mate maru aku group che budwa. Ane 50,000 ma Vishwani shanti ne mate aku raat daalo tan maata kut kari raha the. Raat daalo tan tod prayatne kari raha the. Dada ji. Ane group aayo nu cha. સત્તર 50,000 છે, પણ થોડા વખત લાખ થઈ જશે. 5 લાખ થઈ જશે. અને પછી 5 લાખ થઈ જશે કે છે. એ લાખ જો અહીંયા આવે ને, તમારા કેવા સરળ આ રોડ છે તમારા. કોઈ કે આ રોડ જરા બંધ કરી આવ્યો છે, બધાને કહી દો કોઈ જાવ તો ભાઈ બધા ખોટો રોડ બંધ થઈ ગયા. તે પછી પરમાન લીધા વગર, ગવર્મેન્ટ ની પરવાનગી લીધા વગર આજ્ઞામાં જઈ રહ્યા છે નિરંતર. તમે કેટલા કલાક આજ્ઞામાં રહે તમારી? 24 કલાક. બધા 24 કલાક આજ્ઞામાં રહેવાનું. એમને એમણે એમને પહેલો સવાલ એ પૂછ્યો ને મને બી ગમ્યા એ ભાઈ, કે આ તમારું જ્ઞાન તમે પાસ ઓવર કરો છો કે નહીં, આ તમારું જ્ઞાન તમે પાસ ઓવર કરો છો કે નહીં. તો અમારી ઈચ્છા છે કે નોર્મન ખાતે આ ભાઈ એ જ્ઞાન લે આપનું અને પાસ ઓવર કરે, તો અમે એમના ઘણા ઋણી થશું. તો કાલે દાદા જ્ઞાન આપવાના છે, તો યુ ડુ ખ. એમાં વર્ધી છે જ નહીં દાદા, કીધું ને જે મને મળે છે બધા જ કાલે. કાલે આ બધા બહેનો જ્ઞાન અમને બેસવાના છે. તો તમે જયારે રિલિજન આટલું બધું ઇન્ટરેસ્ટ થી જાણો છો, આત્મા થઈ જવું પછી તારો વાંધો જ નહીં ને? વાંધો જ નહીં. હા, પણ આ તો તું ધીરેન્દ્ર ધીરેન્દ્ર બોલો છે એટલે ધીરેન્દ્ર ને અક્કલ ને કઈક તમને અસર થઈ જાય. જાણું છે કે હું કોણ છું, જાણું છે કે ના જાણું છે? જાણવાના જોગ બેઠો. તમને કોને કહ્યું હતું અહીંયા આવ્યા? ગોપાલભાઈ તમારો પરિચય આપેલો તમને. ગોપાલભાઈ છે ને અહીં બધા જેટલા બધા ઇન્ડિયન્સ છે ને બધાને ઘેર ઘેર ફરીને દાદા વિશે સમજાવીને બધાને આમંત્રણ આપેલું. બરોબર, એટલે બધાને ઘરે ઘરે જાતે જઈને આપેલા. એમના જે અનુભવ થયા તમને માનવા પછી તે બી એમને કહેલું. એમને ડોક્ટર ને જે મુશ્કેલી હતી આ તે બધું એમના બધા અનુભવો પણ કયા આપને મળ્યા પછી ના. તને વાત બધી કરેલી સાથે ને? મને બધું ખ્યાલ છે. પણ ગઈકાલે કાલે કેમ નતો આવ્યો? ગઈકાલે મારે અનુકૂળતા નહોતી અને મારા બે ફ્રેન્ડ આવેલા નોક્સવિલ કનેક્ટ થી. દાદા તો ક્યાં જ છે? ભાઈ પૂછે છે દાદા ને આત્મ જ્ઞાન ક્યારે થયું? સુરત ના સ્ટેશન થયેલું. સુરત ના? એટલે આમાં તમારો એ વિશે નો થોડો સ્ટડી કરો ધાર્મિક. એ પેલા તમારો કઈ ધાર્મિક સ્ટડી કરો? બઉ મમતા જ નહીં ને, મમતા જ નહીં. ધંધો મોટો કંટાક નો, મમતા નહી. અહંકાર ભારે પણ મમતા નહી. બઉ ધાર્મિક સ્ટડી તો બહુ. આ તો અનંત તમે ધાર્મિક સ્ટડી ના હોય ફૂટ્યો હતો એકદમ બોમ્બ ફૂટે એમ. બરાબર. ધંધા કચાલે છોકરીઓ પણ છોકરા પણ ચિંતા નહી. એવું આત્મ જ્ઞાન છે કેવું છે? અને એક બે અવતાર મોક્ષે જવું પડે. મોક્ષ એકદમ તો સીધો નહીં મળે. એક બે અવતાર માં મળે. મોક્ષ એટલે દુઃખ મુક્ત પણ સંસાર ના દુઃખો આ જન્મ આપણે જે ભોગવીએ છીએ એ આપણે આગલા જન્મ ના કર્મો ભોગવીએ છીએ. એ બધું સમજવું પડે. એ બધું અમારી પાસે આવી બધું સમજવું પડે. એ બધું ભ્રાંતિ જ્ઞાન છે, સાચું જ્ઞાન નથી, વાસ્તવિક નહી. તમે સમજો ને, અત્યારે જાણી છે કે ભગવાન ગોડ ઇઝ ક્રિએટર, એ બધું વાસ્તવિક નથી. રિલેટિવ જ્ઞાન છે. કેવું છે? વાસ્તવિક માં તો વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ. પઝલ થયેલું છે. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ એવિડન્સ છે. આપણે જાણવા જેવું જગત છે. આપણું ભગવાન ક્યાં આવ્યા છે? તને શું લાગે છે? ઉપર કોઈ બાપો રહેતો નથી. આકાશ છે બધે જ્યાં આવ્યું. કોઈ બાપો ગપ્પે ગપ્પા ઠોકા ઠોક બધું. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ, નોટ ઇન ક્રિએશન. વિઝિબલ આપણે જે આંખે દેખાય છે, કાને સંભળાય છે, નાકે સંભળાય છે, એ બધા મુખ છે. ઇનવિઝિબલ આંખે ના દેખાય, દુર્બીન થી ના દેખાય, એવા નાના નાના ક્રિએટર એટલા બધા ભરપૂર ભરેલા છે. તેને મેં ભગવાન પોતે રહ્યા છે. નોટ ઇન ક્રિએશન એટલે મેન મેડ વસ્તુ છે. મેન મેડ વસ્તુ આ ઘડિયાળ મેન મેડ વસ્તુ કહેવાય. આ બધું મેન મેડ કહેવાય. અને આ કુદરત નું જે બનાવટ છે એમાં ભગવાન રહેલા છે. પાણીમાં ભગવાન સંસારી જીવન માં રહીને આત્મજ્ઞાન મેળવી શકીએ એ કઈ ગુનો નથી ને? એ ગુનો નથી ને? ના, ગુનો તો નહીં પણ એવું હોતું જ નથી. પણ આ ફેર આ બન્યું છે. એવું આ પોસિબલ બન્યું છે. આ આક્રમ વિજ્ઞાન છે. આ આક્રમ વિજ્ઞાન છે એટલે બન્યું છે. લગભગ 50,000 માસ ના લાભ મળેલો છે. 50,000 માસ. અમેરિકામાં 1500 માસ નથી મળ્યો. અમે 2 વખત આવ્યા તેમાં. આગળ આવી સુરત ના ચર્ચા થયું. એટલે જગત ના કલ્યાણ કરવા માટે જે મંત્ર નિરાશક છે એ લાભ સુરત ના મળ્યો. જગત ના કલ્યાણ કરવા માટે નિરાશક કે જેમ કૃષ્ણ ભગવાન તેને સિમંદર સ્વામી જે કૃષ્ણ ભગવાન પણ છે આ દુનિયા ઉપર આ બ્રહ્માંડમાં તો મોક્ષે ગયા નથી. પછી સિમંદર સ્વામી છે 1.5 લાખ વર્ષની ઉંમરના પૂર્ણ ભગવાન છે. તમને બધી ખબર ના હોય પછી ભગવાન મોક્ષ નથી અમારી ટચમાં આવે એટલે આપીએ ખબર આપી. કૃષ્ણ ભગવાન મોક્ષ નથી ગયા ના હજુ આવે જવાના બહુ હાઈ પદ લઈને પછી જવાના એ તો નારાયણ હજુ પૂરા કર્મો પેલા તો નારાયણ પદ હતું નારાયણ ના નારાયણ થયેલા હતા કરું ને જે છે એનું દેહાસર વધી ને ત્યાં કલ્યાણ થાય તો બીજા સિમંદર સ્વામી જે હાલ પૂર્ણ દશા છે 1.5 લાખ ની ઉંમર છે એટલે આત્મજ્ઞાન થાય ને આપણો દેહ મુકાય પછી મોક્ષો નથી જતા. કૃષ્ણ ભગવાન છે કે છે આત્મજ્ઞાન થાય ને આ દેહ મૂકી દઈએ છૂટે પછી મોક્ષ ના જાય જેમ કે કૃષ્ણ ભગવાન છે. મોક્ષ આત્મજ્ઞાન થઈ ગયો ત્યાં જાય પણ હિસાબ બધો ચૂકવો પડે ને. આત્મજ્ઞાન થયા પછી જે પેલા ના ચોપડા ના હિસાબ છે એ બધા ચૂકવવા પડે. હિસાબ ચૂકવતા ચૂકવતા ઘણો ટાઈમ લાગે કેટલાક ને આ આ કાળ ના જીવન થોડો ચાર વખત લાગે. પેલા ના કાળ ના લોકો બહુ ટાઈમ લાગે આગળનો. કારણ કે કૃષ્ણ ભગવાન નું આયુષ કેટલું હતું 1000 વર્ષ. રામચંદ્રજી કેટલું હતું 14,500 વર્ષ. એટલે આ પૃથ્વી પર એટલા વર્ષ નું માનવ દેવાપર એમાં તો આયુષ્ય બહુ હતા. ઉત્તર તો કાળે નોલેજ માટે હું મોરારી બાપા ની કેસેટ સાંભળું છું. શું કે છે? ધર્મ નું નોલેજ મળે એટલા માટે હું મોરારી બાપુ ની કેસેટ સાંભળું છું. હવે એ ખોટું તો નથી જ ને એમાં કઈ એ ખોટું નથી ને બાપુ ચોખ્ખા માણસ છે. સારા ચોખ્ખા માણસ ઓછા હોયા દુનિયામાં એટલે સારું છે. નહીં તો બીજા બધા તો આ કથાઓ તો બધા ઘેર ઘેર બધા તો મારી વખતે બધા કરે ને બધા એ તો આપડું આપડે મોરારી બાપુ સાથે પ્રાઇમરી સ્ટેજ છે લેવા દેવા નથી. જ્ઞાન પ્રાઇમરી છે એમાં માણસ નું પણ એમની જે કથા છે તે સાંભળીને થોડું ધાર્મિક નોલેજ લે એ સાંભળવું સારું. પણ કારણ કે તમે જાણતા જ નથી ને તમારાથી જાણવું સારું બધું શું કહ્યું. પણ આ જ્ઞાન મળ્યા પછી બધું જાણી ગયા બધું આવી ગયા. આ જ્ઞાન મળ્યા પછી તો અપોસ આવી જાય ને બધું બધા પાપો ભસ્મીભૂત કરી નાખીએ તમને તો એટલું બધું ઈઝી તો નહીં. જાગૃતિ ના રે ને એટલું બધું એ થાય સાધુ થાય ત્યાગીઓ થાય તે ઠેકાણ ના પડે એવું ત્યાં ત્યાં સુધી મોક્ષ દાતા પુરુષ મળે તો સહેલું છે નહીં તો સહેલું નથી. મોક્ષ નું દાન આપતા આવેલા એ પુરુષ મળે પાંડવ ના વખત ના ઘણા લોકો હજુ ફરિયાદ કરે છે. ઋષિ મુનિ ના વખત ના ઘણા લોકો ફરિયાદ કરે છે એવી રીતે કોણ પડે એ હેલી ચીજ નથી. એમને કૃષ્ણ ભગવાન જે છે આપડે ભાઈ ત્યાં જવાનો ટાઈમ થાય એટલે અમને કેવડાવજો. હા તમે બોલાવો કારણ કે દાદાજી તૈયાર જ છે. નોલેજ કે છે ને માણસ ને માણસ થી બોલે ને એ સાચો માણસ હોય છે, ખરાબ માં ખરાબ વસ્તુ હોય તો સારી થઈ જાય. અને નોલેજ કશું હોય નહીં આ બધામાં, એ તો આ રિલેટિવ વિજ્ઞાન છે. રિલેટિવ માં નોલેજ ના હોય, વિનાશી બધું કહેવાય. આ અમે જે આપીએ રિયલ કહેવાય, રિયલ એટલે આત્મજ્ઞાન. શું અને આ તો બધું કામ કે શું નામ કરું? તું ધીરેન્દ્ર છે. અથવા આમ દેખાય કે સત્ય, પણ અસત્ય છે. શું છે? ધણી છે સત્ય બધું.